કોઈ સગન પાડે દસ રૂપિયા લાગતો જ નહીં. દસ રૂપિયા જો તમે ગાડી માં મળી હોય અને મારી ગયો અથવા પહેલો માર્યો છે શું ભાઈ પાછો માર્યો મારી ગયો એ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ માં કેટલા ભાઈ હતા આ ગાવામાં એટલા માટે નોઈ મારી ના મારી કઈ ખુલ નથી આ તો મારી માતા મારા કેવા આવે છે તમે એક જ દરણ તમે એમ તો કા મારું હોય તો અસર થાય છે મારી માની છે ભૂત ભાઈ આ મારી મારી પોતાનો બંગલો બહુ જ ગમે છે એવો બંગલો વેચવાની વાત નીકળી તો રગડા મળે બધા પૈસા બંગલું વેચવો પડે દસ્તાવેજ થયા પછી એક બંગલો ભરી ગયો કે પેલા પૂછ્યું પેલા કે બંગલો પેલો ભરી ગયો સારું થઈ ગયો મારે શું કહેવાય અરે હું સારું હતો બંગલો નહીં મેં તો ઓછી કીધો એક ગામ મારા મને પૂછી ગયું એને બદલામ સુધી લુકાવી દેવાનું એટલે મારા પણ કાર્ય નથી જાય છે કદાચ જતું મેં જોયું છે સાગરે જતો લાગ્યું ને શીખવાડે સાગર નથી જતું રહે હમદર્દી કાર્ય શું ખોટું જે કાગળ જોયું રહે એને હમદર્દી કાર્ય શું ખોટું વિજય નામ પછી સભ્યો ઘર બની ગયો છે મને નહીં ફરી કોર્ટે અનસર્ટિફાઈડ જાહેર કરે એટલે ફરી તમે રહેવા દે એવું બન્યું એ દસ્તાવેજ કોર્ટ અનસર્ટિફાઈડ કરે એ જે દસ્તાવેજ થઈ ગયો વેચાણ થાય એ જો કોર્ટ અનવેરી કરે તો પાછું રવા માંડે છે કોર્ટ એવું દેખાય કોઈ તમારું સગવા દુનિયામાં કોઈ છે નહી અને જે સગું છે એ રિલેશન સ્વરૂપે છે કેવું છે દુનિયામાં કોઈ ખરેખર સગું તો છે જ નહીં પણ તમે સગું માનો તો રિલેશન સ્વરૂપે છે કેવું છે જય શ્રી રિલેશન કરતા નથી તેથી આગળ નથી છે રિલેશન સ્વરૂપે રિલેશન સ્વરૂપે છે એટલે આ બધા સભા તમારા બધા સગા રિલેટિવની પણ શીખે છે. પહેલા તો માણસો ની સંખ્યા ઓછી હતી, અત્યારે આટલા બધા માણસો થઈ ગયા છે, તારે આત્મા સમજી આવ્યા. આ જે જગત ના અનુભવ માં આવે છે, જન્માંજે અનુભવ માં આવે છે, અનુભવ આવે છે, એમાં વ્યવહાર છે. શું છે વ્યવહાર? એ વ્યવહાર માં એક જીવ વધતો નથી, એક જીવ ઘટતો નથી. આ વ્યવહાર માંથી મોક્ષે જાય છે. લોકો વાંધો ઉઠાય, મોકલે ગયા એટલા જીવ તો ઘટ્યા કર ના, એટલા જીવ અવ્યવહાર માંથી વ્યવહાર માં આવે. એટલા વ્યવહાર તેટલો ને તેટલો વ્યર્થ. અમારે એક જીવ વધઘટ થતો નથી, ફક્ત બીજા નાના જીવો ઓછા થાય અને મનુષ્યમાં આવે, મનુષ્ય ઓછા થાય, બીજા જીવો કરી જાય, એવું અવર ઘટમાં વ્યવસ્થિત તરીકે ભાગ થયા. એટલે અત્યારે પિયન્સ ના સ્ટેશન નથી, બધા રિસેન્ટિવિટી બહુ માણસ પછી જાય. આત્માનું વ્યક્તિત્વ જો જળવાતું હોય તો પછી યુનિ કેવી રીતે બદલી શકાય છે? આત્માનું વ્યક્તિત્વ જો જળવાતું હોય તો યુનિ કેવી રીતે બદલી શકાય? સ્વભાવ પર આધાર રાખે. અત્યારે કોઈ પણ માણસ હોય તેનો પાસવી સ્વભાવ હોય, વિચારો પાસવી હોય, વાણી પાસવી હોય, બને કે ના બને, જેનું વાણી વર્તન અને વિચાર પાસવી હોય તો એથી પછી એડીમાં અવશ્ય જાય 100%. પશુઓ એટલા હલકા કેવું માનવાને કે કારણ ખરું? પશુઓ હલકા કેવું કે માનવાને કારણ? હલકા કોઈ કેવા માંગતા જ નથી, પણ એથી પાછળ ઉતારવાના વિચારો છે. માટે એ પશુ એને પોતે ગળી રહ્યો છે પોતાની જાતિ, અને દૈવી વિચારો છે, સુપરહુમના વિચારો છે, એવી વાણી છે, એવું વર્તન છે, એ સુપર હ્યુમન માટે તૈયાર છે. અને જેને હ્યુમન સ્વભાવમાં તૈયારી કરી છે અને વાણી વર્તન તો અહીં આવ્યો, અને જેને રાક્ષસી સ્વભાવ કરવા માંડ્યો છે, સ્વભાવ રાક્ષસી. રાક્ષસીનો અર્થ છો પાછળતા, રાક્ષસીમાં ફેરજો, પાછળતા પોતાના સ્વાર્થ માટે હોય. કેવું હોય? અઘટિત કાર્યો કરવામાં આવે છે, પણ પોતાના સ્વાર્થ માટે. અને રાક્ષસી એટલે શું? કે પોતાના સ્વાર્થનો ઠેકાણો નહીં, ગામમાં ગામો પાડી દે, એમાં તને શું ફાયદો? આપણે સમજ પડ્યું? સમજ પડી યાર, તમારે તમને ફાયદો નહીં, એને અનર્થ કહેલું છે. શું કહ્યું છે? અનર્થ. સારો અર્થ નથી, શા માટે? આ રાજાઓ છે તે પહેલા શિકાર કરવા જતા હતા, સ્વીકાર કરવા, તે સ્વીકાર કરે, મારી નાખી પાછા શું કરે? તાર ન્યાયાધીશ પૂછે છે કે આ રાજાને શી દશા થશે? ત્યાં કહે છે એને અનર્થ હિંસા કરી. શું કહે છે? મારીને પોતાના શોખની ખાતર પેલા વાઘને માર્યો, અને પછી એમાંથી એને મોંસ મોંસ કશું ખાધું નથી, એની ચામડી લેવા રહ્યો નથી. કારણ કે આ બીજા માણસે આ જાનવર માર્યું, તે તેને માટે માર્યું, કારણ કે એને ઘરના ભૈયા સુવાને ઘવડાવવા માટે માર્યું. શું કારણ કે એ તો અર્થવાળું હતું, કે એનો પોતાનો અર્થ સમય લો. માટે એ જાનવર ગતિ ના રચે અને આ નર ગતિ વધુ શોખ નહીં મારે. આધુનિક જીવનમાં ખેતી એમ કહો, આધુનિક જીવનમાં શોખને મિનિંગફુલ અર્થ પૂર્ણ કહેવામાં આવે છે. એને શું દાદા શું કહે અને કેટલું સેકન્ડ મિનિંગફુલ કહેવામાં આવે છે શોખની આધુનિક જમાનામાં શોખને મિનિંગફુલ શબ્દ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ શોખ શોખ પણ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ શોખની કહેવાય, અર્થપૂર્ણ શોખ કહેવામાં આવે છે. આજે શોખ છે આધુનિક લોકો આધુનિક ભાષામાં શોખ ને પણ મિનિંગ અર્થપૂર્ણ કહેવામાં આવે છે. શોખ એવો નિરર્થક નથી એમ કહેવામાં આવે. હા એ તો અર્થપૂર્ણ કે એમની ભાષામાં છે, ભગવાનની ભાષામાં અનર્થ કરે છે. શોખ વાળા તેમની ભાષા બધી ગોઠવી દે પાછી, પણ તે હેતુપૂર્વકનો એમનો શોખ છે એમ કહેવા માંગે છે. એ પેલું જાનવરને એમ લેવા દેવા નથી, જાનવર મળે છે એને કશું લેવા દે, અને એના આત્મા જાણે છે કે આ શોખની ખાતર મને આ માર્યો છે. અને એ રીતે કહે છે કે સિંહ બીજા બધા પ્રાણીઓને એમ મારી નાખે એટલે અમે એટલા સિંહને પૂરો કરીએ. બહુ મારી અહિંસા થાય છે. એટલે માણસ કહે છે કે સિંહને અમે એટલા વાર મારીએ છીએ કે સિંહ બીજા જીવોને ન મારે, અનેક જીવોને મારી નાખે, અનેક જીવોને મારે છે. એવું નહીં, એ સિંહને એટલા માટે મારે છે કે સિંહ બીજા બધા જ અનેક જીવોને મારે છે, તો અમે એકને જ મારીએ છીએ કે બીજા બધાને સિંહ એટલા હેતુ હોય તો આખો આખો શબ્દ આખો ગુનો નહીં લાગુ થાય. એટલો હેતુ સારો હશે, એટલો ભાવના સારી હશે તો આખો ગુનો નહીં. પણ કેવળ શોખની જ ખાતર મારશે, શોખ કે હું કેવું સરસ તાકું છું. અરે મારા તાકવું હોય તો એ કાગળનો ભાગ કરીને મારીને તાકને, એ કાગળનો ભાગ માર કરીને તાકીએ તો શું હશે. પણ ના, એનાથી માણસ ની સાહસ ની શક્તિ ખીલે કે નહીં? સાહસ ની શક્તિ ખીલે ને નથી પણ. હા એ તો આપડે કોણ નાખે, આપડે ક્યાં નાખે છે? પછી તો આગળ એ ભોગવા જવાનું તો સાહસ ની શક્તિ હોય તો ભોગવા એવું જ નહીં, ભોગવા એવું નહીં. એ ભોગવા એવું નથી, સાહસ ની શક્તિ હોય તો ભોગવા એવું. દાદા કહો, દાદા ને કહો કે સાયકોલોજી તો દાદા કે છે એમ જ કહે છે કે સ્ત્રીને ન મારી શકાવ અથવા પત્ની પતિને ન મારી શકાવ તો ઓછી કહીને મારશે તો એ ચાલશે. કાગળનો ભાગ કહે છે એવું સાયકોલોજી તો આવી છે. આજના સાયકોલોજીસ્ટ શું કહે છે કે સ્ત્રીને ના મારી શક્યા હોય અથવા તો પતિને ના મારી શક્યા હોય, બોસને ના મારી કે બોસને ના મારી શક્યા હોય તો આ ઓછી કાને મારણ મારજો એટલે કાગળના ભાગની જેમ તમારી કથન નહીં મળતું આવે છે. સ્ત્રીને મારી શક્યા ન હતો, કોઈને મારી ના શકો, બૈરી ના મારો કે ધણીને ના મારી શકે, બૈરી કે બોસને ના મારી શકે, તો કે આ ઓશિકાને મારી લેજે, તકિયાને મારી લેજે. તમે જેમ કાગળના વાગની કાગળના વાગની છે એ જે મારવાની વૃત્તિ છે ને એને માથું મને જ્ઞાન નતું, મને જ્ઞાન નતું. તે વખતે એક કિસ્સો બન્યો કે તમારા જે ઓળખાણ રોજ આવો છો અને રોજ આવો એટલે હું તમને ચા કે કંઈ પણ નાસ્તો મૂકું, ને નાસ્તો ના હોય તો ચા મૂકું. તો એવું તમારે મારે સત્સંગનો સંબંધ છે, સત્સંગનો પ્રેમનો સંબંધ છે. બીજો એક દાડો એવા ભાઈ આવેલા, ત્યારે મેં કહેતા આજ તો મારે જલ્દી જવું છે ને મારે કશું જોઈતું નહીં, આજ મને ખાલી આપણે મળી અને જવું છે. તો એ મને કંઈ પૂજ્ય ગણતા નતા, હું એમને પૂજ્ય ગણતો નહોતો. અમે દેવ સત્સંગી તરીકે રહેતા હતા સમાન ભાવે. એટલે કે હું આજે જવું છે હવે મારે તમે આવ્યા છો તો બેસો ને જરાક ચા વાર નહીં લાગે. એટલે મેં એથી બૂમ મારી ઘરમાંથી આ રૂમમાંથી કે છોટાભાઈ આવ્યા છે માટે ચા મૂકજો. પછી થોડી વાર થઈને મને ઉલ્લાસ આવ્યો કે ના બીજું કઈ ના લો તો પાપડી ટીકી મંગાવું. તો તારે કહે ના ના મારે મારું મોડું થઈ જશે ચા જલ્દી લાવી નાખો. એટલે પાછું મેં કહ્યું ના પાપડી લેવાની હવે તો અંદર તો ચાય મૂકી નથી કોઈ અને બહાર પાપડીઓની વાતો ચાલે પણ નથી બહાર પાપડીઓ હું તો અંદર ગયો ત્યાં લોકો કેમ ચા મૂકી નથી ત્યાં કદાચ સગડી ઉપરથી હમણે આ દાળને ઉતારું તો દાળ એ થઈ જશે અને આ સૌ આ જોડે પાડોશ વાળા લઈ ગયા છે અમે પાછો લાવવા જ કે હમણાં જ લઈ ગયો કે છે તમે વાત કરી ને તે પહેલાં લઈ ગયા આ ઉતરી ચા મૂકે છે આપણે પાછો લાવો છે મૂકી આપું છું તારમગણા એ ઉતાવળ કરે છે તો સગડી પર મૂકી આવું શું કરે છે બરાબર ને. એટલે પેલા અંદર સૌ પાછો લેવા ગયા છે એ પણ ના પડ્યું એટલે એમને લાલ ઉતારી પડી સગડી પર ચા મૂક્યો સમજે અને ચા મૂક્યો એટલે આપી ગયો ચા ચા નથી પણ પાપડી કઈ છે પાપડી શીખીને લાવો પાપડી શીખીને એટલે એમાંથી થોડું થોડું ટાઈમ બહુ થઈ ગયો ને એટલે પછી મેં એમને કહ્યું કે આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે કે મારું આ ઘરમાં શરણ નથી આવે શું કહ્યું કે એમને હીરાભાઈ સાંભળ્યું આવતા આખું બોલો છું વ્યક્તિ કે તમારું આ ઘરમાં શરણ નથી તો અમારું આ શરણ નથી તારે એ કિનારા કે છે હીરાબા હીરાબા જેવા સ્ત્રી કોઈને મળે ભાગ્ય થોડા માણસ મળે અને તમે આવું બોલો છો એમની આબરૂ લીધી કે એમની આબરૂ લેતો નથી પણ મારું ચલણ નથી આવે કે બહાર લોકો ચલણવાળા છે મેં કહું લોકો ચલણવાળા નથી અને ચલણ ચલણવાળો શું કે છે હું ચલણવાળો છું છતાં ચલણ લોકો નો કહું કારણ કે મેં ફાયદો કર્યો છે ના ચરણી નાણું ને સ્થિરતા મળે જાય ભગવાનની પાસે ક્યાં મળે ના ચરણી નાણું હોય તે ભગવાનની પાસે ધર્મ ધન ધોવામાં પડે એવું અમે ના ચરણી નાણું થયા અમારે શરણ જ રીતે નહીં તમે આપો તો એ મારી એક કોક દાડો તમે બેંક કરો તમારે અમારું પછી અને કોઈ દાળ બંધ કર્યા વગર એમાં નથી સંજોગો નામ થાય કેવું અને હું સમજો કે આ સંજોગો ચા નથી મૂકી લાવ્યા સૌ પેલા રહી ગયા હું તો સમજુ ને પણ મેં એમને પેલા પેલા ભાઈને છોડાવીને મેં કહ્યું તો મારું ચરણ ભગવાન જી કોઈ બોલે નહીં આવું કે મારે ના બોલાય મારે ના બોલાય બોલી તો જુઓ ફટાકા મારશે અરે હમણાં બોલવાનું છે બોલ ને બોલ કે તમે ભગવાન છો માટે બોલી શકો આપણે હિતકાર નથી ચલણ રાખવામાં જ હિતકાર મારો ભયંકર ભવ છે ઉપર એના કરતે કહી દઉં કે ચલણ મારું નથી આવે શું અને ચલણ છે માટે સ્ત્રીને મનમાં એમ થાય છે એક દાડો આવડું બગાડી નથી બહુ ચલણ રાખવા જાવ છો ને સ્ત્રી મનમાં રાખે છે એક દાડો આવડું બગાડી નાખું ભાઈ નીચે બહુ રફ મારે તમે કહો કે ના ચાલ તો એ બધું વાળ રાખી કસ્તુરી કે છે હું તો એવું બોલું ને તો કે મારું તો આઈ જ બને કે છે હું આવું બોલું ને મારું ચલણ નથી તો મારું તો આઈ જ બને કે છે આપડે તો આગળ છે તારે હું કારણ કે બોટલ નું પાણી વરસવું હોય પણ તમારા બેના જેવી એકતા આજે બહુ ઓછા માણસો હશે. એ તો મને કહે છે અમે એક જ થઈ ગયા છીએ, મારી જુદી કોઈ કરનાર નથી. કે તારી જુદી કોઈ કરે નહીં, કેવાય એક થઈ ગયો. એમની સ્ટોરી સાંભળવાનું મન થાય એવું છે. ઘણી થવાનો વાંધો નથી, પણ ઘણી બધાનું બજાવવાનો વાંધો, ઘણી પણ બજાવવાનો વાંધો. શું કહ્યું? ઘણી થવા વાંધો નથી, પણ ઘણી પણ બજાવ. શું બોલશે છે તું? હા હા, આવું પૂછી ગયા. ગુનેગાર ક્યાં? ગુનેગાર નહીં એવું ના બોલાય, કાયદો સરકારના કાયદે એવા કર્યા છે કે અત્યારે ગુનેગાર નહીં બોલવા આવું થતું. શું સમજે છે તારા? અરે કેવા કેવા શબ્દો બોલો, એ તો બોલતો મને આવડે નહીં. અત્યારે તો આપણે મારી ભાષા બધી બદલી ગઈ, મને આવડે બારા બાર. લખેલા શું પ્રસંગ બને દાદા? તો લખડિયા શું પ્રસંગ બનેલો? લખડિયાનો માટલું ફૂટી ગયું, હવે માટલું ના રહે. પેલો પ્રસંગ હતો ને, માટલો માટલા ને તડ પડી ગયો, હવે આ માટલું ના રખાય ઘરમાં. મતભેદ પડી જાય, પણ એક સંજોગ એવો થયો કે મારે આવું કરવું પડ્યું, ધૂણવું પડ્યું, ધૂણવું પડ્યું. કારણ કે અમારા પાડોશી જે સામા રહેતા હતા એમનો દોષ નથી, મહારાષ્ટ્રનો દોષ. એ ભાઈ તો મારા હિતમાં જ હતા. પણ હીરાબાને શું કે, આપણા શક્તિગત હશે ને કોઈ આપણું થાય નહીં. અને આ છોકરીઓના અંદર કહે છે ને એ સુભાષપદ નહીં, જે હીરાબાને મનમાં શું કે મારી આવડું પછી હશે. એટલે ભાઈ ગાઈ દીધા તમે આપણે બધું. હવે મારે તો આ હકીકત છે ને, નાખી રહે ને. એટલે હું બફર તરીકે મારી સ્થિતિ થઈ. એટલે મેં જાણ્યું ગાવાનો હિસાબ તો ચોક્કસ કરી નાખવો પડશે, હિસાબ લાવવો પડશે આને ચોક્કસ. એટલે પછી એક એક છોકરી જતી મને લીધી કરતી હતી આગળ, તે વખતે એમને બાણું આમ પથાડ્યું, અથાડ્યું. એટલે બાણું અથાડવામાં તો નથી, પણ કયા ભાવથી અથાડ્યું છે એમ સમજી જઈએ. મેં કહું આ બાળું કેમ અથાડ્યું તમે? આવું એ કશું નહીં, તમે સાધારણ અથાડ્યું. મેં ના, તમે શું ભાવ છો ખાલી સમજી ગયું. તમને આ છોકરી નથી કરવી ગમતી નથી. એ તો આવું શા માટે? કોઈને ત્રાસ પડે આમાં, આવું ના કરો. આવું તમને શોધે નહીં, તમે મોટા માણસ થયો કંઈક ના, પણ મને આ બધું ગમતું નથી. કે આપણે જુદું કરી નાખીએ, તમારું મને બધું ગમે છે, મારું તમને નથી ગમતું. પછી આપણે શું શું કરી નાખીએ? એટલે મેં કહું અમે, એટલે બીજા બધા હતા, આપણે સર્જકામ કરીએ બધા હતા, તેમને પાછા પાઠ શીખવા માટે અમે, મેં કહું તમે આ પાઠ શીખજો. કહ્યું આ દાદા રે બધો છે. પછી મેં તો પેલા ભાઈની નામનો બોલવા પાડ્યો, આ હીરાબામાં કોણે પોઈઝન નાખ્યું એ મારે ખોરી કરવું પડશે. આ હીરાબા આવા નતો, કોણે પોઈઝન નાખ્યું એવો કઈ બોલવા મળે ને. પેલી ભાઈએ સાંભળ્યું કે ભાઈ મેં પોઈઝન નહીં નાખ્યું, હીરાબા આવા નતો, તમે કંઈક નાખ્યું. નહીં તો આ તો આવી ના હોય. આ ખાનદાન જા પેટમાં જાય, પેટમાં જાય તો તૃપ્તિ વળે એવી ચા. આ શું થઈ ગયું? પછી બાર અમે જુદા થઈએ છીએ. તમે આવું કર્યું ત્યાં પાડું શબ્દ આયા થઈ આવું ના થાય, જુદું ના કરાય. શું ના, એક ખરો બાટલાને ક્રેક પડી ગઈ, માટલાની જગ્યા ન રખાય, જે માટલાને ક્રેક પડી ગઈ એ માટલાની જગ્યાએ ન રખાય. તમે ઘેર જાઓ, મહિને 500 રૂપિયા મોકલીશું, ઘર સરસ બાંધેલું છે આથી જેનું આપણું, ત્યાં રહો, મહિને 500 રૂપિયા કઈ બધું ભેગા કરો તો, અને સૌથી ચા મૂકવા માટે એકડે કઈ સૌ પાસે ફરી ખકડાયો. એટલે મેં કહ્યું આ ખકડાઈ ખકડાઈ કરે છે તે બંધ નહીં થાય, ગયો અવાજ નહીં વાંભળતો નથી, પૂરીઓ કેવા નથી બગાડે, જ્યાં બંદૂકો ના ફૂટે ને તો હજી બગાડે, પણ બંદૂક ફૂટે તો પી કોઈ નુકુરી બધા જાય. એટલે મેં તરત જ સાથે ચંદ્રકાંત ભાઈ કહ્યું કે આવો તમે જોજો બધા, ચંદ્રકાંત દાદા આવું ના કરો દાદા તમે જુઓ આ શીખો. એટલે પછી ચાના ખાંડ ના બધા ગમે ત્યાં બધા બધા ના જુઓ તો ગભરામણ કહી ગઈ. પછી હીરાબાનું કોઈ કશું કહેવા ના જાય કે આપણે મોટા હશે, હીરાબાનું પહોંચે ના ખબર થઈ ગઈ. અને પછી અમે સમાધાન કર્યું કે હીરાબાના એ રહેવું, પણ આમ ન હોવું જોઈએ. આપણે આજે માટલા ના થતા આપણે લાખ લીઓ અને ફરી લાખ રોકડી આપણું થયું જો મારે બીજું કઈ થયું બધા હતા. મને ત્યાં ગ્રોથ થયેલો નતો, ત્યાં મને ગ્રોથ નતો. એકડે જેને આપણા લોકો કહે છે ને ભૂફાડો, એ ભૂફાડો પણ અમારા તો શું એવું ભૂફાડે સ્વરૂપ રહેતો એ કહે છે કે આવું વધારે કરવાની ચૂક કરી. તમને કરવાની ભૂલ હું આપું, પણ એને વારીને તો આવડતું હોય તો હા, અમને વારી લેતો બધું એવું કરી આવી, અને તમારું પ્રયાગ રહી જશે. શું કહ્યું? અને અમે અત્યારે એવું કરી આવી, અત્યારે કોઈને અમે લડીએ જ નહીં કીધું, પણ એનું બહુ જ અહિત થતું હોય ત્યારે અમે લડીએ, પણ લડીએ એવા કે અમારું મન જુદું થઈ જાય. કેવું? આખું મન જુદું જ પડી જાય મારા, ફરી ભેગું જ ના થાય હું લડું, પણ રક્ષા એવું મૂકું કે મન જુદું થાય જ નહીં. એટલે મન જુદું ખરાબ ના રહ્યું અને લડ્યું. શું કહ્યું? અને લડવા તમે જુઓ તો તમને એમ જ લાગે કે મન જુદું થઈ ગયું. મેં જાત્રાએ ગયા હતા, જાત્રાએ ગયા હતા 115 માં આખી જાત્રા ગયા. કેટલા માસ હતા? 115. તમે બતા ને દાદા તમે કહો, દાદા તમે કહો એટલે મજા પડે. અમે કોઈ ચીજ ને ગુનો ગણીએ જ નહીં, કોઈ ચીજ ને ગુનો ગણીએ જ નહીં, અને ગુનેગાર જેવું માનીએ નહીં. બધા ગુણો અમારા સહજ ક્ષમાથી હોય, બાપ હોય કેવું, અમારી ક્ષમા કેવી હોય, સહજ ક્ષમા, અમારે ક્ષમા કરવી ના પડે, કેવી ક્ષમા હોય, સહજ ક્ષમા, તમે ગમે તેવો ગુનો કર્યો હોય અમારી ક્ષમા સહજ ક્ષમા કેવી. પણ જયારે એ જાતિ બગડતા ગુનેગારો જાતિ બગડતા હોય, એમને ખોટ થઈ રહ્યો હોય, ત્યારે પછી અમે પોતે રૂપ બદલીએ. 30 દાડાની જાત્રામાં એક જ દાડો એમાં થયું હતું શું કે આ શેઠ આખા જાત્રાના બધા માણસની કાળજી રાખે, એ સંઘપતિ કહેવાય. જો હવે ચલો કોન્ટ્રાક્ટર તે રસોઈ કરીને આપે, રસોઈ ખાવાની, આ 30 દાડામાં બે દાડા રાખીએ બને કોઈ ફરો, આપણે ઘેરે નહીં થતું સગડે ને. એટલે એવું કંઈ થયું કે અમને પેલા લડવા ગયા, પેલા એ કોન્ટ્રાક્ટરને કે ભાઈ આવું ખરાબ નહીં ચાલે જોઈએ, કે ભાઈ મને ના કહેશો એ તમારા ખેતી પર ક્યાં જોઈએ, તો એટલે ખેતી પર કહેશે ખેતી પણ જોડે લડતા એટલે હમણાં શું ગુનો, ખેતી પર તમારો હિત જ કરી રહ્યા છે, તમારા માટે સારી કાળજી રાખેલા, તમને કેમ સૂચતા એના માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમાં આ સાથે નિમિત્તને દસમા ભરો છો, આવું સરસ જે હિતકારી નિમિત્ત કેવું, પોતાનું હિતકારી નિમિત્ત ઘણી વસ્તુ કરો છો, એટલે એક જ દાડો પર તમે આપવું પડ્યું, જેવી સરસ પ્રસાદી આપી તો ફરી અમારા ઇમરભાઈ તો એમ જ કહ્યું કે મારી પાસે બહુ ઉપકાર થઈ ગયો કે મારી બુદ્ધિ જાગી નાશ પામી ગઈ છે, ઠીક છે, હું કઈ થઈ ગયું કે શું ના સ્વામી, તું શું ના સ્વામી કરું બધું કરું, અમે લોકોને લાભ થાય, લોકોને લાભ થાય, આ એ પોતે પીએચડી થયેલા દેશમાં મારે જાગૃતિમાં આ બુદ્ધિ બી વસો વસો કરે છે, અહંકાર વસો વસો કરે, ત્યાં સુધી બીજી સાહેબ આમ સામાન્ય રીતે બધા જમી એટલે સામાન્ય બધી વાત થાય વ્યક્તિ હોય એટલે બોલી કરી દેવા નથી જવા, મનમાં પછી નહીં મળે સામાન્ય, પછી જેને બધું એટલે પછી દાદાએ દાદાની વાત પાછળ વાત દઈએ તો દાદાએ પૂછી દેવાનું વ્યવસ્થિત કે વસ્તુ તમે આજે આજ્ઞા હશે નહીં યાદ પીએચડી થયેલા આમ જોઈએ કેમ આમ થઈ ગયું, ત્યારે મને થોડો પ્રસ્તાવ થઈ રહ્યો છે કે મને જરા એમ કે જે રીતે એમને કહ્યું મને પોતા બહુ ફાયદો થઈ ગયો, એમને જે મેં કહ્યું જ આ દિવસ પહેલા જે મેં ખાસ કહેલું છે કે મારી બુદ્ધિ મને ધકડકડ કરે છે, ત્યાર પછી આજે સુધી મને બુદ્ધિ ધકડકડ કરતી એવું લાગ્યું નથી, કારણ કે મારું કામ સરળ ચાલે છે ચાલો, અને એટલું જ નહીં પણ વચ્ચે તો એવું થયું કે મને એમ ઉદાસીનતા આવી જાય ને, ઉદાસીનતા આવી જાય, ઉદાસીનતા આવી ગઈ છે કે શું થશે એમ કે છતાં સરવાળે અત્યારે મને એમ લાગે છે કે આજે દાદાની સાથે દાદા આટલી જે મને મારો બહુ મોટો ઉપકાર, જે કહું છે સરવારે હું તો નિમિત્તો મળ્યા એના માટે, પણ મને આ વખતે યાત્રા મળી અને હું તો જયારે આ લોકો મને જયારે કેવા મળે અને મને પાછું બરોબર સાંભળે પણ નામ પાછા વાઈફ ના પોતું બધા ડૂબી ગયેલા, હું બહાર નીકળતી તમને શું દાદા કરી ગુનેગારો તરીકે પકડાયા એનું મહાન પુણ્ય કહેવાય. આ દાદા ક્યારેય પણ અકળાય નહીં, ક્યારેય પણ અકળાય નહીં, કોઈ અકળાયા જોયા જ નહીં ભાઈ. મારી જોડે 10 વર્ષથી રહેતા 20 વર્ષથી રહે પણ અકળામણ જોઈ જ નહીં. 24 કલાક નિરંતર રહેતા હોય તેને અકળામણ જોઈ નહીં. એ દાદા અકળાય અને પછી મહાદેવજીને ત્રીજું નેત્ર ખુલી જાય, શું કરી નાખે? બુદ્ધિને ભસ્મીભૂત, બુદ્ધિને ભસ્મીભૂત કરી નાખે. એ બધા સાઈડ નું કામ થઈ ગયું, ચાર સાઈડ ચાર ત્રણ પકડાયા તે બધાનું કામ થઈ ગયું. કારણ કે પછી કોઈ કે આવું મને કરી આપો તો 5000 ખર્ચે થાય ના બને 5 લાખ. એક જગ્યાએ દાદા આત્માણી નું કહ્યું ને કે સામાન અમે એક વાર વળી બેસીએ હું એવું લઈને આવ્યો હોય છે એટલે અમારે એવું કેવું પડ્યું. બીજાથી લાગે છે કે આત્માણી માં એવું આવે છે કે સામાન અમે લડીએ તો એ જાતનું લઈને આવ્યો છે માટે અમારે લડવાનું હોય તો એનું બહુ મહાન પુણ્ય હોય. તમારે લડવાનું વખત બને મહાન પુણ્ય સારું હોય તો એક માણસ મને પોતે મોટા વકીલ છે અને મને શું કહે છે કે તમે તો સાહેબ મને લડજો જ કહે છે. શું કહે છે સાહેબ? એમને હું લડતો હતો કદની જ પાંચ વાર્ધન કરવાની, પાંચ વર્ધન કરવાની, પાંચ વર્ધન કરે તો ધન ચક્કર તો શું થશે? તીર્થ વકીલાત કરો સાથે ધન ચક્કર તો એવું કહું કે દાડે એમનું મારી ચક્કર પહોંચવું થઈ જાય પણ પાછું બધું ઘન ચક્કર થઈ જાય. રણછોડભાઈ ને કઈ કહેલું કૃષ્ણમૂર્તિ અંગે? ઠીક છે, રણછોડભાઈ ને કઈ કહેલું કૃષ્ણમૂર્તિ અંગે? રણછોડભાઈ ના મેં કહ્યું એને આવા માણસ બહુ ઓછા હોય માણસ. તો મેં કહ્યું એકદમ મને કે મારે તમને ઓળખવા છે કેમ ઓળખવા? મેં મારી સાથે નિરંતર રહો, 17 દાડા મારી સાથે નિરંતર રહે, નિરંતર રાત્રે દિવસ ઉદય અને 17 દાડા મને પૂછપૂછ કર્યું અમને. પછી છેવટે 18 દાડા મને કહે છે આ તમે ક્યાંથી બોલો છો? કે છે નથી પુસ્તક ની વાત, નથી કોઈ જગ્યાની વાત સાંભળેલી વાત, હું બહુ જોઈ કઉ છું બસ. આ મારે કશું પૂછવાનું નથી અને કશું કરવાનું નથી. હંસ ચોખ્ખામાં જે બોલું એમને વળવું જ ના પડે. રકાતી હોય તેને લડીએ કાચની રકાતી જગ્યા કાચની રકાવી છે એટલે બહુ વકીલ કે તો મને લડજો. મને લવરાશ નથી જોવાનું, મારું મગજમાં કેટલું બધું મારે પાવર ભરવો પડે ત્યારે લડાય. મારો પાવર ભરવો પડ્યો, મારે 2-3 વખત બાબતોને કેવું પડ્યું. ત્યાર પછી આવું બાબુ કહેતું મને કેમ કહેતા નથી? મેં આ નીકળી ગયું બધું ઘનચક્કર પણ નીકળી ગયું. તો પહેલા પૂછતા મને કહે ઘનચક્કર એટલે શું? આખું ક્યુબ ચક્કર, ક્યુબ ચક્કર ગુણ્યા ચક્કર ગુણ્યા ચક્કર. નીકળી ગયું. પછી એક મારા સાયન્ટિસ્ટ માણસ જેવો માણસ, વિદ્યાધર જેવો માણસ, મારા શબ્દો બધા ધારણ કરી રાખેલા છે એવો સાયન્ટિસ્ટ છે. એને ઉદ્યાર જોવા માંગુ છું.